નવ પ્રતિક આપી દે એ ત્યાં સેટ થઈ ગયા. કારણ મોક્ષ એટલે મોક્ષ નો કારણ છે એ કારણ મોક્ષ કહેવાય, અને મોક્ષ ના મોક્ષ ભોગવો એમનું કાર્ય મોક્ષ કહેવાય. અત્યારે કોઈ માણસ અહીંથી ન્યુયોર્ક ગયો, અહીંથી ન્યુયોર્ક ગયો એટલે ગાડી લઈ નીકળ્યો એટલે તમે શું કહો પેલા ભાઈ ક્યાં ગયા, તો તમે શું કહો પેલા ન્યુયોર્ક ગયા. હજુ તો પેલા કદાચ ભેગા થાય એવું છે નહીં, તો પણ શું કહે આપડે લોકો ન્યુયોર્ક ગયા એવું નાખે. અહીંથી ખાલી નીકળ્યા જ હોય આપડે કઈ ક્યાં ગયા ભાઈ. ન્યુયોર્ક તો પહોંચી ગયા જ કઈ, પણ આપડો આપડો વ્યવહારિક ભાષા એવી છે તો ને, એટલે મોક્ષ મોક્ષ માં ગયા હજુ મોક્ષ નો કારણો જેવો છે તો એનું ફળ કાર્ય મોક્ષ થવાનું છે. શું છે એવું આ ત્યાં જવાનો કારણ સેવ છે, ન્યુયોર્ક જવાનો કારણો સેવ છે એટલે આપણે એને ન્યુયોર્ક ગયા એમ કહીએ છીએ. શું કહીએ છીએ અહીંથી ગાડી ચલાવવા મળી સાઈડ માં એટલે આપણે એને કઈ ન્યુયોર્ક ગયા ગયા એ ગયા કહેવાય. આપડો વ્યવહાર આવો છે, આપણી ભાષા આવી છે, કઈ છે તમને સમજ પડે ના પડી લે. શ્યામ નો છે અને બીજો ચંદ્રિકા બેન નો છે. બધો એટલે ભક્તિભાવ જરા તરફ ઉત્પન્ન થાય તે તમારામાં શરૂઆત થઈ જાય. આપડે કોઈ ચોર ચોરી ચોર તરફ તમારો પ્રતિભાવ થયો એટલે મય ચોર થતા જ જાય છે. આમ શું થાય થાય કે ના થાય એને ઇમિટેશન એનું અનુકરણ કરવાનું એટલે એનું અનુકરણ કરવાનું એમ એટલે શું ના ભક્તિભાવ તમને ઉત્પન્ન થયો એ જ છે તે મય ચોર ઉત્પન્ન થવા માંડ્યો. ભક્તિભાવ નહીં અને તરફ તિરસ્કાર ભાવ તિરસ્કાર ભાવ રહે તો તમારો ભાઈ ગુણ ઉત્પન્ન ના થાય, પણ ભક્તિભાવ ઉત્પન્ન થાય એટલે ગુણ ઉત્પન્ન થાય. અને જેને એ દિશામાં જવું ના હોય તેને તિરસ્કાર ભાવ હોવા જોઈએ. શું કહ્યું ને તિરસ્કાર ભાવ હોય તો પેસે નહીં એના પરમાણુ, અને ભક્તિભાવ થાય કે એના પરમાણુ પેસી જ જાય, આપણે કબજે જ કરી લે. આ સમજમાં આવે વાત, એટલે જેને બધે જેની ભક્તિ કરે તેનું અસર થવા મળે શરૂઆત થઈ જાય. તિરસ્કાર ભાવ ના હોવો જોઈએ દાદા, એ સંસારમાં જો એ ના હોય તો તિરસ્કાર હોય જ. જો ભક્તિ ના હોય તો તિરસ્કાર હોય જ, સમજો ને તિરસ્કાર. એવું છે ને જ્યાં સુધી હું શામ છું ત્યાં સુધી ઇગોઇઝમ છે, અને ઇગોઇઝમ છે ત્યાં સુધી જ્યાંથી રાગ કોકની પર હોય તો દ્વેષ દ્વેષ ના હોય, અને દ્વેષ હોય તો રાગ ના હોય, અને રાગ ના હોય તો દ્વેષ હોય જ એની પર. અહંકાર છે માટે માટે અહંકાર ગયા પછી રાગ એને રાગ દ્વેષ કશું કરવાનું નહીં. આ બાબતમાં જ બીજો ક્વેશ્ચન આવે છે દાદા કે જેને ભજીએ એના જેવા થઈ જાય એનું કારણ શું. ભક્તિનો સ્વભાવ એવો છે કે ભક્તિ તમારું વલણ થયું એટલે એનાથી બીજું ખેંચાય છે, એ એના તરફથી પરમાણુ આપણા તરફ આવે છે અને એ પરમાણુથી બધી બોડી બંધ થઈ જાય છે. તેથી જયારે ભજો તેવા થાવ, કૃષ્ણ ને ભજો કૃષ્ણ જેવા થાવ, જયારે ભજો તેરા તેવા થાવ, બરોબર ને? અને નીતિ ધ્યાસન કે છે, આંખે મૂકીને દેખાય કે એને શક્તિ ડિરેક્ટ પ્રાપ્ત થાય આપણને. શું જેવી રીતે ભજો તે રીતે થયા. પછી માયા શું છે? માયા કેમ બરોબર તને ખબર પડતી નથી? ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ એ માયા ના છોકરા. અને માયા એટલે શું તારું નામ? ચંદ્રિકા બેન. હું ચંદ્રિકા છું એ જ માયા. હું શુદ્ધાત્મા છે એટલે માયા રહીત થઈ જાય. શું થયું? પોતાનું સ્વરૂપ નું અજ્ઞાન થાય એનું નામ માયા. બીજી કોઈ વસ્તુ નથી માયા નામ. વર ઘર છોકરા એ બધું બંધન છે પણ માયા પણ છે ને? એમ માયા છે તો આ બધું છે. માયા ને અત્યારે કશું એટલે હું છું ચંદ્રિકા અને એટલે જ આ ઉભી થયું. તેથી આ બધું ઉભું થયું. હું શુદ્ધાત્મા થઈ રહી એટલે બે અવતાર માં કશું ભેગું નહીં થાય. તું કોલ થાય ના ભેગું થાય ને? એટલે હું ચંદ્રિકા છું એ જ માયા. માયા એ તો રાગ ક્રોધ માન માયા રાગ દ્વેષ બધું જોડે હોય જ. આપણું કર્મ છે ને, એ આપણું કર્તવ્ય છે ને, કે જેમ છોકરાઓ ને પ્રેમ કરવાની એ લોકોને, એ પણ માયામાં જ. તો માયામાં કર્તવ્ય નથી છે. બેન એવું કે છે દાદા કે આ છોકરાઓ છે એમને એમને મોટા કરવા, એમના ઉપર પ્રેમ રાખવો એ આપણી ફરજ છે એમ કે. એને માયા કરીને ધુચકારી કાઢવા એવું તો ધુચકારી માણસ ધુચકારી કાઢી શકે જ નહીં. ધુચકારનારો પ્રેમ રાખવાનો નથી. પ્રેમ રાખનારો ધુચકાર નથી. બધું પ્રકૃતિ ચલાવે છે. આ બધી પ્રકૃતિમાં જેવા ગુણ છે ને એ પ્રગટ થાય છે. શું થાય છે? હા એમાં તારાત્મક સત્તા નથી. એ તો એમ એ મારી પ્રેમ જ છે. એમના અંદર જેમ લોચું બગડે તો પ્રેમ હોય છે ને એવો પ્રેમ છે. આ કેવો છે? છોડે છૂટે નહીં. એટલે તું શુદ્ધાત્મા ને જે પ્રેમ વાળી છે તે આ એ તો એને ત્યારે જ કરવાનું. એવું સમજો ને તું તારી મેં છૂટી થઈ ગઈ. આવે એના દુઃખકારી કઢાય નહીં કોઈને. પ્રેમ એ દુષ્કાળ કશો શબ્દ હોય નહીં કોઈ જગ્યાએ. જો આ દુષ્કાળતા હોય તો પ્રેમ કરો એને છૂટા થઈ જવું. શું થયું? આ દુષ્કાળવાથી જગત ઉભું થયું છે બધું. એ બધી ફાઇલો જ કહેવાય ને એવું કે છે કંચનભાઈ. ફાઇલો ફાઇલો કહેવાય. બીજું શું કહેવાય? આ દેહ જ ફાઇલ છે. તે એક ફાઇલ લઈ લેતી કેટલી ફાઇલો કરવી પડી. આ ફાઇલ ના હોત આનું પર વ્યવસ્થા પણ ના હોત તો આપડે ભૂ ના કરું તું બીજું. આ તો આ છે એટલે હું નોકરી કરીશ ને તું ખાવાનું કરી એમ કરી વેપાર માંડ્યો પાછો. અને એના ફળ રૂપે ખાતા ઉભો થયા પાછો. બાબા નો બેબી ના બધા ખાતા બાબા ઉભા થયા એટલે વેવૈયા વેવાડ્યા ને કેટલી ઉપાધિ. બાબો હોય તો વેવાડ ભાઈ ને બાબો ના હોય તો. એટલે આ એક શરીર ને લઈને આ બધી ઉપાધિ છે. વિતરાગ એટલે જયારે રાગ દ્વેષ ગયા. વિતરાગ એટલે એને સંસારમાં કોઈ બાજુ માટે એને રાગે નથી ને દ્વેષે નથી એટલે છૂટો થઈ ગયો. એ છતાં ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા. શરીર દેહ સારી હોવા છતાં ઇન્ડિપેન્ડન્ટ. સમજો ને? અને તીર્થંકર એટલે શું કે ગયા અવતારે છતાં લોકોનું કેમ કલ્યાણ થાય, મારા જેવું સુખ લોકો કેમ પામે, એ હેતુથી પોતે જે બધા ભાવ કર્યા હોય તેનું ફળ ભોગવવા માટે તીર્થંકર તરીકે આવે. જોવા જાય તો તીર્થભૂમિ ઉભી થાય, જોવા જાય તો તીર્થભૂમિ લાખો મળે મુક્ત રહી જાય. પછી બીજો પ્રશ્ન કોનો છે? પ્રશ્ન કંચનભાઈ નો, સુગંધ અને સુવાસ માં શું ફેર? સુવાસ છે જીવતાની હોય, જીવની હોય, અને સુગંધ નિર્જીવની પણ હોય. અમે કઈ જાણતા નથી, રામચંદ્ર અમે ઓળખતા નથી, જાણતા હોય તો અમે જવા આપીએ. જેને મમતા સહેજ પણ ના હોય, દેહ ની પોતાના દેહ ની મમતા ના હોય, કોઈ ચીજ ની મમતા ના હોય, ન ભગવાન મમતા ને લઈને અહંકાર ઉભો રહે છે. શેના આધારે અહંકાર ઉભો રહે છે? જેની સંપૂર્ણ મમતા ગઈ એ ભગવાન, તો અને જેમ થવું હોય તે મમતા હોય તે કઈ જ નાખો નિરાંતે. શું કહ્યું? છૂટ છે બધા, ભગવાન થવાની છૂટ છે. એ કઈ કૃષ્ણ ભગવાન નું મહાવીર નું કઈ લાયસન્સ નતું કે એકલા થાય, કામ તમને સમજ પડે ને? બધાને છૂટ છે, કોઈ નું લાયસન્સ નથી. આ તમને જરા ખુલાસો વધારે આપો ને દાદા, જરા ખુલાસો વધારે આપો. એવું કે ભગવાન એટલે શું? ભગવાન કોને કહેવાય? શું પછી આપે ભગવાન કોને કહેવાય એનો ડિટેલ માં ખુલાસો આપો. એવું કે આપડે ગારો ભરીએ તો એ છતાં આપણા આશીર્વાદ આપે, માર મારીએ તો આશીર્વાદ આપે, કઈ ઈચ્છા ના કરતા હોય, કોઈ જાતની એ ના હોય, વ્યક્તિઓ ના હોય, કોઈ જાત કશું ના હોય, જેમ સંસારી ભાવ જ ના હોય, ત્યારે ભગવાન છે. એ દેહધારી હોવા છતાં એ ભગવાન જ છે. લોભ ના હોય, રાગ દ્વેષ ના હોય, કોઈ પણ સંસારી ભાવ જ ના હોય, શું એ ભગવાન છે. સંસારી ભાવ છે, જીવાત્મા છે. પંડિતા ભણેલો પંડિત, એમાં ફરક કેવી રીતે જાણવાનો? શ્યામ પૂછે છે કે આત્મજ્ઞાની પુરુષ અને પુસ્તકો ભણેલો પંડિત, એમાં ફરક કેવી રીતે ખબર પડે? પંડિત નું તો વાતાવરણ હોય, ખાલી વાણી હોય, કશું આપણને ખેંચાણ ના કરે, ખબર ને? બુદ્ધિ કૂદે આપણી, એ આવે કે આપણી બુદ્ધિ કૂદવા મળે નહીં, એટલે આપણે ખબર પડે કે બુદ્ધિ કેમ કૂદવા મળી. અને અહીં બુદ્ધિ શમી જાય. શું કહ્યું? અમારી હાજરીમાં બુદ્ધિ શમી જાય એની. કુસ્તી હોય તો ચડી જાય, અને પેલા તો બુદ્ધિ કુદા કુદ કરી લે બધી, ખબર પડે ને, એટલે બહુ ખબર પડી જાય બધું, એટલે પણ સમજે તો ને. અહીં તો બુદ્ધિ સમી જાય, ઉઠતી ઉદાકૂદ કરતી હોય ને, વિકલ્પો કરતી હોય તો થઈ જાય, અને બુદ્ધિ છે તો હજી આ સંસારમાં ભટકવાનું છે. બુદ્ધિ બુદ્ધિ સંસારમાં ભટકાવશે, અરે મોક્ષે જવું હોય ત્યારે બુદ્ધિ ધીમે ધીમે ધીમે ઓછી થશે, તેમ તેમ મોક્ષે જવાની તૈયારી. અમારે બુદ્ધિ સેન્ટ પણ કલા થઈ ગયેલી. બુદ્ધિ એ બે પ્રકારની, પાછી સારી બુદ્ધિ હોય તો સારી, નહીં તો સંસારમાં દુઃખ આપે, એ બુદ્ધિ એવી હોય સંસારમાં દુઃખ આપે. આ ગજો કાપનાર બુદ્ધિ થી કરતા હશે કે બુદ્ધિ વગર કરતા હશે? ત્યાં કેટલું દુઃખ આપે છે બુદ્ધિ, બુદ્ધિ એને બુદ્ધિ કહે ને, દરેક પોતપોતાની બુદ્ધિ વાપરે, એ બધા ભટકવાનો સાધન, બધા ભટાઈ ભટાઈ ભટાઈ ભટાઈ કરો. કોઈ અવતારો સુખ તો જોયું જ નથી કોઈ જીવે, કોઈ એમ કે નહીં જરાય સુખ જોયું છે, જે જોયું છે કલ્પિત સુખ જોયું છે. નમો હરિહંતાણમ. હરિહંત એટલે જેને હરિ એટલે દુશ્મનો. દુશ્મનો કયા દુશ્મનો? ક્રોધ માન માયા લોભ રાગ છે, જે શરદીપુ કહેવાય. શરદીપુ, શરદીપુ શબ્દ સાંભળેલો છે? એ જેને જીત્યા, એ ગમે તે દેશનો હોય, ગમે તે ગામનો હોય, ગમે તે નાથનો હોય, તેને નમસ્કાર કરું. શું કહ્યું? જેના શરદીપુ જીત્યા તેને નમસ્કાર કરું. પછી બીજો નમો સિદ્ધાણમ, જેના શરદીપુ જીત્યા પછી એના દેહ પણ ખલાસ થઈને મુક્તિ મુક્ત સિદ્ધ ગતિમાં જે બિરાજે છે, એમને નમસ્કાર કરું છું. નમસ્કાર તો એ ઊંચો, પણ પહેલો પહેલાને કેમ કરવો? કારણ કે છે કે પેલો ઉપકારી બહુ છે, જે આ ક્રોધમાન માં રાગદેશ ગયા હોય એવા માણસ જાતે હાજરા આવ્યા હોય તો ઉપકારી બહુ કહેવાય. કેવું આપણને હેલ્પ કરે, સિદ્ધગતિ આપણને હેલ્પ ના કરે, માટે એને પહેલો નંબર પેલા ને મૂક્યો, બીજો નંબર અમને મૂક્યો. ત્રીજો નમો આયર્ય આચાર્ય ભગવાન નમસ્કાર, જે પોતે આચાર્ય પણ તે આત્મદ્રષ્ટિ સાથે, આ ભૌતિક દ્રષ્ટિ ના હોય છે. આ તો બધા આચાર્યો છે, ભૌતિક દ્રષ્ટિ વાળા છે, એટલે આત્મદ્રષ્ટિ સાથે ના આચાર્ય, એટલે પોતે આચાર પાળે, બીજાને પડાવડાવે, એમને નમસ્કાર કરું. પછી આ આધ્યાત્મિક દ્રષ્ટિ સાથે પોતે ભણે અને શાસ્ત્રો ભણે અને ભણાવડાવે, તેમને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય ભગવાન નમો લોહે સાહુણમ, એટલે આધ્યાત્મિક દ્રષ્ટિથી આત્મદશા સાધે છે એ સાધુ કહેવાય. સાધુ કોને કહેવાય? આત્મદશા સાધે એ સાધુ કહેવાય. સમજે ને? આ દેહ દશા સાધતો હોય એને સાધુ કહેવાય નહીં. આપણા લોકોને સમજણ વગરનું આવું બોલે કર્યા કરે, પછી ખરી રીતે આત્મદશા સાધે એમને સાધુ કહેવાય. શું કહ્યું? એ એમને નમસ્કાર કરું છું. બધા સાધુ જ્યાં જ્યાં હોય તે, ગમે તે ભૂમિકા હોય તે. આ પાંચ નૌકાર છે એ સર્વ પાપને નાશ કરનાર છે, માટે એનો પ્રથમ મંગલ છે કે છે, એટલે નમસ્કાર કરું છું. નમો ભગવતે વાસુદેવાય, એટલે વાસુદેવ વસુદેવ ભગવાનના દીકરા વાસુદેવ ભગવાન, એ વાસુદેવ ભગવાનનો નમસ્કાર કરું છું. એ ત્રણ ખંડના અધિપતિ હોય, કેવા હોય? ત્રણ ખંડના અધિપતિ હોય. અને વાસુદેવ જન્મે ત્યારે પ્રતિ વાસુદેવ જન્મે, વાસુદેવ એટલે નારાયણ કહેવાય, નારાયણ. અને પ્રતિ વાસુદેવ એટલે પ્રતિ નારાયણ કહેવાય. એ બે આખી જિંદગી લડમ લડા જ ચાલ્યા કરે, એવો નિયમ જ એવો. લક્ષ્મણ વાસુદેવ હતો અને રાવણ પ્રતિ વાસુદેવ હતો. લક્ષ્મણ ને રાવણ બે લડમ લડ્યા કર્યા. કૃષ્ણ ભગવાન વાસુદેવ હતા અને જરાસંઘ પ્રતિ વાસુદેવ હતો. એ બે લડમ રાખી દીધી. ને લોકો ઇતિહાસ એ વાંચે, લોકોના ઇતિહાસ માટે આ જન્મે લોકો પછી ખાય છું એમને ગયા પછી ખોરાક જોઈને ગઈ. એટલે રામાયણ બામાયણ બધા ઇતિહાસ રહે તે લોકો ગાયા જ કરે, પછી માણ્યો વગાડ્યા કરે, ન ઠોક્યા કરે, ચાલ્યા કરે. રામાયણ તો ઉભું થયું, કેટલું મોટું રામાયણ થયું, ચાલ્યા કરે છે રામાયણ. હાથી વાત લખેલી નથી એમાં ચોપડીમાં. જે સીતા તો રાવણ ની છોકરી હતી, પણ ખબર કોઈ લખ્યું જ નથી. સીતા કોઈ રસ્તા થી જનારી છોકરી નથી, રાવણ ની જ પુત્રી હતી. આ સત્યભાઈ લખેલી, આ તો બધું ડોકરે ચાર રસ્તે ચડાવવા માટે લખે. આ ચાવી ચાવી ને ચારી ચાવી લખે, શા માટે લખે? ના લખે બધું, નહી લોકો રસ્તે રહેશે ઊંધું એમને મગજ અવળે રસ્તે થઈ જાય. એટલે પછી આમ ચારી ચાવી લખે. લોકો જેમ કરીને મગજ સારું રહે, સારા વિચારો આવે એટલા માટે કરે, આદર્શ જીવન માટે. બાકી સાચું હકીકત ના કહે ને. સીતા રાવણ ની પુત્રી કેવી રીતે? સીતા રાવણ ની પુત્રી કેવી રીતે હતી? કેવી રીતે નહી, એક્ઝેક્ટ કેવી રીત નહી, પણ એ મંદોદરી ના ગર્ભમાં આવી. સીતા મંદોદરી ના ગર્ભમાં આવી ત્યારે મંદોદરી ને બહુ દુઃખ થવા માંડ્યું. એટલે મંદોદરી એમને કહ્યું રાવણ કે આ કોઈ ગર્ભ આવ્યો છે તે મને કઈ શાંતિ રહેતી નથી. એટલે જ્યોતિષીઓને બોલાય, જ્યોતિષીઓને જ્યોતિષીઓ જાય અને કહ્યું કે આ તમારા જે પુત્રી છે એ પુત્રી રૂપે છે અને આ રાજનું સર્વનાશ કરવા માટે આવી. રાવણને સર્વનાશ કરવા માટે જન્મ છે એનો, પૂર્વનું વેર છે. એટલે રાજા એ નક્કી કર્યું કે એને જરમતા જ મારી નાખી. પછી જન્મ થવાનો થયો. ત્યાં સુધી કઈ વિચાર ફેરવેલો હતો, પણ જન્મી ત્યારે મંદોદરી ને પ્રેમ આવી દેવી પર. મારનારા હતા તેમને કહે છે મારશો નહીં, એને એક પેટીમાં ગાળી અને દૂધની વ્યવસ્થા કરીને કચામાં મૂકી દો કે દરિયામાં. એટલે પેટીમાં ગાળીને દરિયામાં અને કઈ વ્યવસ્થા સુંદર કરી અને દૂધની કઈ વ્યવસ્થા કરી શીખી કરી અને મૂકી દીધી. તે બંગાળના ઉપસાગરમાં ત્યાંથી એ સાઈડમાં બંગાળ ઉપસાગર હલેસરથી ગઈ તે જગન્નાથપુરી આગળ નીકળી. જગન્નાથપુરી આગળ અને ત્યાં છે તે એક ખેડૂત ગયો હતો મિથિલા નગરીનો. તેને આ દર્શન કરવા ગયેલો ખબર મળી, અને તો દરિયા કિનારે ગયો ત્યારે ખબર મળી કે આ પેલી પેટી છે. એટલે લઈ આવ્યો પેટી. એને છોકરું બોકરું નહોતું એટલે આ છોકરી એને ઉછેરી અને પોતાના ખેતરમાં જે હતું મકાન તેનું એક બહેરું હતું, તે બહેરા નહીં અને ઉછેરી. લોકો જાણે નહીં એટલા માટે લોક જાણે રાજા લઈ જાય, પછી લોકોને ખબર પડી મોટી ઉંમરની થઈ. એટલે વાતો વાતો કરતા કરતા એટલે મિથિલા નગરીના રાજા જરક રાજા એ છે એને પકડી મંગાવ્યો અને એ છોકરીને પોતાની પાસે લઈ લીધી. એટલે પાલક પુત્રી તરીકે અને રાખી અને પછી મોટી વસ્તુ. આપડા લોકો શું કહ્યું કે જમીન માંથી નીકળી ગયા છે. શું કે છે કે ભોયરા માંથી કાય જમીન માં નીકળી. હવે આપડા લોકો તો બધું ગોઠવી રહ્યા, ભાન જ વગર ના લોકો હે. પોતાની બહુ જતી હોય ને તો હાલો થશે, માસી જેવો પહેરે ને તો માસી માસી મૂકે. આ તો ખાય પીએ એટલું જ, બાકી રામ તારી માં ભોન ભોન ધરાય નથી. આપડે તો એક મોટી ઉંમર નો છોકરો એક ભાઈ હતો ને, એની બહુ જતી હારી કઈ બદલી છે ને મધની, એટલે બા બા કરતા પાસે ને આમ બહુ થાય છે. આ તો ખાય પીએ એટલું છે, છોકરા તો બધાને થાય, છોકરા કૂતરા ને થાય છે, એમ ના થાય. કઈ બોર્ડ વાળા છોકરા થાય એવું નિયમ નથી, કૂતરા બલાડીએ બધાને જ છોકરા થાય છે. ભાન જોઈએ મનુષ્યમાં, ભાન થવું જોઈએ મનુષ્ય નું. આવું શોભે નહીં મનુષ્ય નું, તો આમ સુગંધી વાળું હોય. અત્યારે બે અગરબત્તી અડગાય નહીં તો આખો રૂપ સુગંધી વાળો થાય, શું કહે ના થાય. અરે હિન્દુસ્તાન માં કેટલા માણસો સુગંધ બહાર આવે છે, સુગંધી આવે છે એ બધું નથી. અમેરિકાના ઇન્ડિયનો ને ત્યાં સુગંધ આવતી, સુગંધ આવી જાય માણસ. એ અગરબત્તી ને સુગંધ આવે છે આ મનુષ્યો. બહુ છોકરા તો કૂતરા નહીં હોય, શું કહે એમાં શું વિશેષ કરો છો તમને લાગે છે વિશેષ પણ એમાં. હા તો ઇન્ડિયન મનુષ્ય કહેવાય, તમે હિન્દુસ્તાનના મનુષ્ય કહેવાય. શોભે નહીં આપણને નબળીઓ. એક હિન્દુસ્તાન હજુ મારે હાથે જે તૈયાર થશે નહીં તે લોકોનો એક જ નાખશે. તૈયાર કરવાની જરૂર છે, બધો માલ હોય ભરેલો જ હોય, પણ શું થાય બંદૂક મોટો ટેટો હોય, બંદૂકીઓ ટેટો, તેમાં અવયનો માલ ભરેલો હોય શું થાય. દારૂ અવયનો ભરેલો હોય તો ઉડે શું, ઉડી કરીને ઉડી જાય. દારૂ બરફ ભરવાનું છે, થઈ ગયા કુલકણી ટેટા માલ ભરેલો હોય, કુલકણી હરગાય તો ફૂટે. દાદા શ્યામ નો પ્રશ્ન હતો કે મિથિલા નગરીના રાજાએ કેમ લઈ લીધી પુત્રીને ખેડૂત પાસેથી. બધા રાજાઓ લઈ લેતા, નિવાસી જણાય ને જેની જેનો માલિક ના હોય તેને લઈ લેવા માંગતો. જમીનમાંથી બીજું કશું નીકળ્યું હોય તો એ લઈ લે, નિવારસી ના અખદાર રાજા, એવો પેલો કાયદો હતો. અત્યારે એવો કાયદો છે, અત્યારે આપણા ખેતરમાં કઈ ઊંચા ઊંચી ધાતુ નીકળી એટલે સરકાર તરફ લઈ લે. નિવારસી છોકરા નથી લેતા, કે છોકરા નથી લેતા એમ સરકાર છોકરા નથી. છોકરા બધું બધું લઈ લે, છોકરા બોકરા બધું લઈ લીધેલું. પેલો નિવારસી થયું કે એનો કોઈ માલિક નથી એટલે સરકાર માલિક ના. પણ દાદા ખેડૂત ને દુઃખ તો થાય જ ને, પેલા ખેડૂત ને કે છે કે મને મળી જ, મારે એને પાડવી છે. દુઃખ થાય પણ પેલો સરકાર આપે જ નહીં ને, સમજે ને, સરકાર આપે જ નહીં ને. લોકો પથારજીઓ કરે કે આ તો બહારથી લાયેલો છે, પોતાની નોય એને પ્રૂફ આપવું પડે, પ્રૂફમાં એ પોતાની નોય નીકળી એટલે લઈ ગયા પછી. અને પછી ઉછેરી મોટી કરી પછી પડ્યા માટે એનું એ કર્યું. હવે એ થતે જયારે ત્યાં આગળ ત્યાં વાંધી રાખી હતી ને લંકામાં, તે વખતે ત્યાં મંદોદરી ગઈ ને, તે મંદોદરી દૂધ ની ધારા છૂટી હતી, શું કહ્યું એવો પ્રેમ છૂટ્યો હતો એને. હંમેશા એ તો એને પુત્રી હતી. આ તો ઐતિહાસિક ઇતિહાસમાં છે આ બધી વાત, આ ગપ્પુ નથી, સમજ ને. પણ આ વાત લોકો મહી આનંદની ગાલે ની સત્યમાં આ પુસ્તકો જે લખાયા છે ને તે લોકોને હવળે રસ્તે વારવા માટે લખ્યા છે, નહીં કે આ ઇતિહાસ સમજાવવા માટે. તેના માટે છે, લોકોને હવળે રસ્તે વારવા માટે છે. શું ઇતિહાસ સમજાવવા માટે નહીં લખ્યો, ઇતિહાસ તો ફેક્ટ વસ્તુ જ કે હંમેશા ઇતિહાસ કે એમાં એવું ના કે ભાઈ આમ કરી દે. માત્રાબેન પૂછે છે કે રાવણે અપહરણ કર્યું તો એને ખબર નહોતી એટલા માટે જ ને પુત્રી પોતાની એમ નથી ખબર જ નથી ખ્યાલ જ નહીં બિચારાને. અને તે રાવણે આવું ના કરે. રાવણ તો મહાન આવે કૃષ્ણ ભગવાનજી કૃષ્ણ ભગવાને આ બહુ થોડા વખત પછી તીર્થંકર ભગવાન થવાના છે અને રાવણ પણ તીર્થંકર થવાનું છે. રાવણ કે જેવો તેવો માણસ નહીં પણ વસ્તુ સ્થિતિમાં શું થયું અહીંયા આગળ રામ જીત્યા સ્વયંવરમાં જીતીને લાયા જાનકીને એટલે આ ક્ષેત્રો એ હતો ને નારદ નારદ નારદ તે નારદ અહીંથી ઉપડ્યો ત્યાં ગયો લંકામાં અને ત્યાં નારદ લંકામાં ગયો અને ત્યાં જઈને કહ્યું કે આ શું આ સીતાજી તમે છોડી દીધી સીતા તમા તો આવું તું સર વર્મા કેમ ના આવ્યા આ રાવણ લઈ ગયો સીતા તો કેવી તે નારદે આ ઝઘડો બધો નારદે કરાયો જાણતા બધા નારદ ઝઘડા કરેલા નહી તો રાવણ ને તો એ પડી ના. રાવણ તો મોટો આવડો મોટો ચક્રવર્તી રાજા અર્ધચક્રી રાજા અરે વિદ્યાધર તે વખતે વિદ્યાધર રામબાબુ વિદ્યાધર નહીં સાયન્ટિસ્ટ નહીં આ સાયન્ટિસ્ટ માં કેવો હતો રાવણ શાસ્ત્ર વેતા નવે ગ્રહો નિકટમાં રહેતા નવ ગોતો જેને પોતાના હાથી નતા અને આખા શાસ્ત્ર નો અભ્યાસ. દાદા શિરીષભાઈ ના ફન છે એમને બહાર જવું છે તો જરા દર્શન ના ના કપાળ છે ને આ કપાળ અહીંયા અંગૂઠે રડી દાદા ભગવાન નમસ્કાર કરું છું. સવા વાગ્યો દાદા સવા તૈયારી કરો આપડે મોક્ષ છેલ્લામાં છેલ્લું ઉત્તેજન હોય જ્ઞાન નું છેલ્લા છેલ્લામાં છેલ્લી વાતો ચાલતી છેલ્લામાં છેલ્લું સ્ટેશન હોય ત્યારે તેમાં પ્રશ્નોત્તરી રૂપે હોય કેવું હોય અને વસ્લા સ્ટેશન ઉપર પ્રવચનો હોય શું હોય પ્રવચન એટલે આ પ્રશ્નોત્તરી રૂપે કોક ફેરવા આત્મા આવે પ્રશ્નોત્તરી કોઈ વાત એક પ્રશ્ન પૂરીએ ને ત્યાં આખું મૂજાઈ જાય મુઓ આખો એક જ પ્રશ્ન આપણે પૂછીએ ને એનો મગજમાં દુખવા માંડે નહીં જવાબ આપતો આપતો હતો એટલે આ પ્રવચન ઘેરથી લખી લાવ્યો હોય કે ગોખી લાવ્યો હોય તો બોલ્યા કરે તો પ્રશ્નોત્તરી રૂપે એટલે આ કૃષ્ણ ભગવાન જે અર્જુન જોડે આ ગીતા છે ને એ પ્રશ્નોત્તરી રૂપે છે કેવી છે એટલે જ ભગવાન કૃષ્ણને પૂર્ણાવતાર કે છે એટલે જ ભગવાન કૃષ્ણને પૂર્ણાવતાર કે છે પૂર્ણાવતાર તો એવું છે કૃષ્ણ નો પૂર્ણ અવતાર કહેવામાં બીજું કારણ છે પૂર્ણ અવતાર રામ પૂર્ણ અવતાર કહેવાય કૃષ્ણ પૂર્ણ અવતાર ના કહેવાય પણ કૃષ્ણ ને પૂર્ણ અવતાર કહેવાનું કારણ એક છે એ આધ્યાત્મિક કારણ છે કેવું છે કારણ કે આ કૃષ્ણ જે તારે હાજર હતા પ્રત્યક્ષ હતા તે વખતે લોકો રામને ભજતા હતા ત્યારે લોકોએ કહ્યું ભાઈ રામ તો ભાઈ બાર વાળી છે અને આ પૂર્ણ છે તો અમને પ્રત્યક્ષ હોય ત્યારે ભજે તો કલ્યાણ થાય એ રીતે કહેલું છે સમજ મળે ને બાકી કૃષ્ણ તો હજુ બે અવતાર પછી ફૂલ સંપૂર્ણ ભગવાન ફૂલ ભગવાન રામચંદ્રજી જેટલી નહીં પણ રામચંદ્રજી કરતા બહુ મોટી સ્ત્રી કરી દેવાના છે સમજ ને રામચંદ્રજી મોક્ષે ગયા બહુ કીર્તિ ભેગી થઈ નહીં પણ આને જબરદસ્ત કીર્તિ આખી દુનિયામાં છે. એ કલગી કલગી અવતાર જે થવાનો તે વાત કરો છો આપ ના કલગી કલગી અવતાર એવું ના ભાઈ એ તો બધું આ જુદું હોય પણ આ તો તીર્થંકર ભગવાન જેવાથી મંદિર સામે છે ને એ તીર્થંકર ભગવાન માત્રાબેન પૂછે છે કે કૃષ્ણ ભગવાન માનવ દેહ જન્મ નહીં લે માનવ દેહ જન્મ નહી લે એમ. હા, એ માનવ દેહ જે જન્મ લેશે ને તે અવતાર માં જ ભગવાન મરતા જબરદસ્ત થશે. શું કહ્યું? કૃષ્ણ ભગવાન થવાનો છે, દેવકી ભગવાન થવાની છે, બળદેવ એના સાઈડે એના કુટુંબ માંથી એ બ્લેક કુટુંબ કહેવાય. કેવું? શ્યામ કુટુંબ. તે શ્યામ માંથી આ ત્રણ જણ ભગવાન થવાના છે અને ચોથો રાવણ થવાનો. એક જ 10 લાખ ની અંદર, એક 10 લાખ ના અડધા કુંડાળા આ ચારે જ થવાનું. માત્રાબેન પૂછે છે, રામચંદ્ર શું? રામચંદ્ર ભગવાન ને મોક્ષ મળી ગયો? એટલી અવતાર બહુ મોક્ષ ગયા. તેથી આપડે લોકો બચતા હતા ને રામ ને, રામ પૂર્ણ થયા કહેવાય. પણ જે ગયા એ કામ ના કરે, આજે હાજર હોય તે કામ કરે. સમજ ને? પેલો કબીરો કહે છે, સબગઢ મેરે સાહિયા, ખાલી ગઢ નો કોઈ બલિયારી, ઉસ ગઢ કી જો ગઢ પ્રગટ હોય, પ્રત્યક્ષ હોય તો જ કામ થાય. સમજ ને? આ અહીં પ્રત્યક્ષ તૈયાર થયા છે માટે કામ થાય છે, થાય નહીં. પરોક્ષ ને બધે જે પ્રાણી એ તો એમાં ભટેક ભટેક કરવાનું સાધન. શું કહ્યું? પણ પ્રત્યક્ષ ના મળે તો હજી પરોક્ષ ને બધું જ પડે ને. મેં તો દારૂ પીવા જતો રહે, અવળે રસ્તે થઈ જાય. એટલા માટે આ લોકો કઈ રૂપે વાણીએ ફર્યા કરો, હજી હોબેલ થશે. શું કહ્યું? એના જેવું ભટકાય ભટકાય કરો. પ્રધાન દિવસ તમને કાલે કોણ લાગે? હું આરામ કરો. મનમાં એમ લાગે હું નાખું છે. જ્ઞાન બધા પછી કોઈ પણ આ છે, જે જયંતિ છે ને એ તો એ નાચે જ નાચે. તમારે જુદા, તમે ના નાચવા. એથી જ્ઞાન દેવાનું ને કે આપણે નાચવા દેવાની પુરુષથી પુરસાદ કંઈક કરી શકીએ. નથી પુરુષ થાય નહીં તો પુરસાદ શિવ થાય. પુરુષ ને પ્રકૃતિ બે જુદી પડે, ભિન્ન પડે, ત્યાર પછી પુરસાદ શરૂ થાય. ખરો પુરસાદ નહીં તો ભ્રાંતિ નો પુરસાદ તો ઉત્તર ઉત્તર વધતા જ કરે છે. પણ એ તો ભ્રાંતિ નું બધું દુઃખ દુઃખ બધું ખરો પુરસાદ નહી. ભ્રાંતિ નો પુરસાદ એટલે એ ભ્રાંતિ જ પુરસાદ કરાવડાવે છે એને. જયારે દેતા દીધા હાજર ને તારે મનમાં એમ થાય કે હવે દેતા અડવું નથી, એવું એવો પુરસાદ. સમજે ને? અને આ તો પુરુષ થયા પછી પુરસાદ એટલે પોતે સ્વતંત્ર થયો. અને જયંતિ પસંદ તો તેનો તે જેને આધીન હતો, ભાઈ જેને આધીન છે તેને આધીન જયંતિ. સમજે ને? સ્વતંત્ર થયેલો એટલે ચાલો. તમે ખબર પડે કે જયંતિ શું મૂંઝાય છે કે નથી મૂંઝાતો. તમને એવું ખબર પડે છે? શું તું એક કામ થી કરીને ખંભાત નો છોકરો હતો, એના એક દોષ હતો તો ખસતો નતો. પછી મને બહુ ક્યાંકી કરવા પડે તો એમ કીધું, એ ધીમે ધીમે જશે ભાઈ, એકદમ એમ કે જતું રહેતું શું કહ્યું. એકદમ લોડું ટાળું કરવું હોય તો ખૂબ ખૂબ પંખો ચલાવવો પડે. કેવું ચલાવવું પડે? પાણી છોટું એ લોડું ટાળ્યું કર્યું ના કહેવાય. પાણી છોડ્યું નઈ, એ તો લોહી નરમ કર્યું આપડે, કડક કર્યું છે, કડક કર્યું એમાં, એમાં એમાં ઓક્સિજન કઈ પહેરી ગયો, શું થયું, પાણી નથી, અમુક ભાગ છૂટો પડી જાય, અમુક ભાગ અંદર રહી જાય, પણ પવન પંખો બહુ ચલાવવો પડે, કશું ફરક કઈ જવા ગયા છે તાર મન ભાઈ, જા કાંતે ઢબ્બાલ એટલે એને તો અગાસી ઠપકો આવ્યો, એવો ઠપકો આવતો હતો નીચે નીચે ધંધારા માણસ શું કે આ કોણ વળે છે, આ વણ વળે કોને ચાલે છે, એવો ઠપકો આવ્યો, બધા લોકો ખોભળે એવો, પેલો કાંતિ રડી પડ્યો, તો એ રડી પડ્યો તો એ પેલો ઠપકા પણ છોડે નહીં, કાંતિ એક બાજુ રડે ને એક બાજુ પેલો ઠપકો આવ્યા કરે, શું છે આમ છે તેમ છે, પેલો ખુબ રડે કાંતિ તો એ પેલો છોડે નહી, પછી આવ્યો નીચે તમે હવે ફરી કઈક નહીં, હા અમારી આજ્ઞા છે કાર્ય કરવું નહીં, કઈ તાપતી અને છૂટું પડી ગયું છે તો ભેગું જ થતું નથી, આવે કમ્પ્લેન છૂટું, તમારે છૂટું પડી ગયું છે પણ તમે તો હજુ કંપાર ઉપર કરો ને, શરીરમાં શુદ્ધાત્મા સહયોગ બે જ છે, બીજું કશું નહીં, બીજું પૂતગળ નો સહયોગ છે, પૂતગળ પૂતગળ એટલે પૂરો પૂતગળ એટલે પૂરણ કલન સ્વભાવ, કેવું હા નહીં છે તે નાખો, જમવાનું નાખો તો સંદાસ માં જવું પડશે, પાણી નાખો બાથરૂમ માં જવું પડશે, રાસ ગુસ્સા થશે, પૂરણ કલન આપડે ખોરાક થઈ જાય ને, કેટલા પ્રકારનું સંદાસ, એકલું ગલન થતું નથી, વાળ ગલન થાય છે, નખ ગલન થાય છે, કેટલી ચીજો પણ ગલન પછી બધું ગલન થાય, નખ બખાઈ એમાંથી જ થાય છે બધા, આ વીસ વાગે નખ ક્યાંથી આવે છે, જૂનો હારકો નવો નિરંતર બદલાયા કરે, અંદરથી ઘરે નથી જન્મ્યા તરત તો તેમ તે નિરંતર બદલાયા કરે, થોડે થોડે થોડે કરે તો બધા તારે કહેતી કે જૂના જમ નખ કયા જૂના બજાર વેચી ખાતા જૂના નખ તો કે હજરી કર્યા કર્યા, નવા પૈસા કરે ને જૂના નીકળ્યા કરે, નવા પૈસા કરે જૂના નીકળ્યા, નિરંતર ક્રમ ચાલ્યા કરવા, એટલે 15-20 વર્ષે આખું બધું બદલાઈ ગયેલું ભાઈ, રાત્રે આટલું વર્ગ થઈને ભાઈ વી ગયો હોય એમના ફરક બોલાવે, અને હવે ઉઠાવ કે આમ કર્યું આમ હળવો રાખ્યા પછી કોરે જ નહીં, અંદર તપાસ રાખી ભાઈ બાયલ પડ્યું પીત પડ્યું કે બધું પાતેક રસો પડ્યા બધું તપાસ રાખી તક ના એથી પછી નહીં કર્યું, અમારે કઈ તો નહીં અંદર જુદું થઈ ગયું, યુરિયન જુદું, સંડા જુદું, પા લવાઈ જુદું, દૂધ જુદું, બધું જુદું પડ્યું, નહીં થતું હોય કઈ શક્તિ સમજ ના પડે, એટલે ભગવાન ભગવાન જે માન તેવા ભગવાન ગાર્જન કરે, વિજ્ઞાન છે શું કહે, ભાઈ આટલું બધું ચાલે અત્યારે બહાર મનમાં શું ગણે હું જ ચલાવું છું, આ અહીં તો અંદર બુદ્ધિ જાગ્રત છે નહીં, અહીં બુદ્ધિ જાગ્રત તો હું ચડાવું છે, હું જયારે કાલે કેમ ફાંકી માંગતો હતો, નાવ કહેતા તો ફાંકી પણ તારમ શક્તિ હોય તો નાવ તે હોય તો હાલત ના હોય, તો વાંધો દરું અથડાય છે કે ત્યારે શું નાખો જાવ, ઉપાધિ આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવે તાપમાં સરગ્યા જ કરે છે નિરંતર, ધીરે નહીં સરગ્યા પેલો કંટાળેલો હું, કંટાળેલો પુષ્કળ કંટાળેલો જગત કંટાળેલું. જ્ઞાની પુરુષ મળ્યા પછી આ ત્રિવિધ તાપ શાંત થાય ને થાય ને. આપડે કઈ જપ તપ કરતા નથી એટલે આ નહીં, જપ તપ ની જરૂરત નથી. જપ તપ તો તમારું ફળ મળશે. શું મળશે? એ ખેતર માં અનાજ વાવવા જેવું છે. કેવું? એનું પુણ્ય, પુણ્ય ફળ આવે ને પુણ્ય નો મીઠો મીઠાશ મળે. જરા ગાડીઓ ગોળા કરી તો દાન આપો તો એના જેવું કોઈ નથી. અડચણ આવે, કોઈની અડચણ દુઃખ આવે, કે દુઃખ કાઢો, કોઈને એ થાય, પ્રોબ્લેમ એ થાય, રાખવું બહુ થઈ ગયું. જોડે લઈ જવાનું કશું નહીં ને. હાય હોય, હાય હોય, છેલ્લે દાડે હાય હોય. દવા લેવા જઈએ ને આપણે, જુઓ પેલો બહુ મગજ તો હતી ના રહ્યો છું, પેલી જગ્યાએ લઈ આવજો. એટલે હું હવે જવાનું છે કાલે, તો શું કામ થવું કર. હવે તો આપડે કઈ જોવા રહ્યા છે પણ ના એની દયા ના રાખશું. એટલે આપડે ગણિત જવા ના, પણ એ તો હજુ ગણિત ચાલશે ગાડી. પછી ગલકો ભરાય ને એટલે શું ગલકો ભરાય. અક્કલ નથી તેથી ને, જે અક્કલ હતો કુતરા એના આથી થી વાત. શું કહે? અક્કલ નથી તે કઈ વાત કરી. અક્કલ ને જુદી પાડી દીધી એટલે ને, અક્કલ છે પણ અક્કલ ને જુદી પાડી દીધી એમ. ના એ અક્કલ હોય નઈ. અક્કલ અક્કલ છે ને જે અમુક ગુણો જતા રહ્યા એટલે આખું થઈ ગયું, આખું જ્ઞાન પ્રગટ થઈ ગયું. જે અજવાળું હતું ત્યાં જ્યોતિ સ્વરૂપ પ્રકાશ માં પેલી પ્રકાશ ભરી ગયો. આ અનલિમિટેડ હોય, આ જ્યોતિ સ્વરૂપ અનલિમિટેડ હોય ને પેલી બુદ્ધિ અનલિમિટેડ હોય. એ બુદ્ધિ વાત તો બોલું નહિ એટલે બીજો કચકચ કર્યા કરે એવું નહીં. અને જ્ઞાન ની વાત માં કચકચ કરે નહીં, બુદ્ધિ એવું શાંત થઈ જાય. અને બુદ્ધિ ની વાત માં બુદ્ધિ વિચારે કરે ઉભરાય એમ, જેમ ચા ઉભરાય દૂધ ઉભરાય ને એ ઉભરાય. કે આપડે નીચેથી લાકડો કાઢી લેવો પડે તો દૂધપાક ઉભરી જાય બહાર. નીચે શું કરવું પડે? લાકડો કાઢી લેવા પડે, ક્યાંથી લેવા પડે? નહી તો દૂધ નહી, દૂધ કાચું રડવું પડે, નહીં તો બેહાઈ દેવું પડે. ભાઈ કે છે બુદ્ધિ ના હોય તો તમારી વાત કેવી રીતે સમજાય? ના એવું મારું ધ્યાન નથી. એ વખતે આ જતી રહેશે તાર કામ થશે એવું કહેવા મારું. શું કહ્યું? હા છે એ તો, એ તો હોય જ રે, ના હોય એવું થાય ને, એ કાઢે તો ના થાય. ધર્મ થી જ જોઈએ, જ્યાંથી જ્ઞાન નો પ્રકાશ થયો નથી તો બુદ્ધિ ત્યારે જોઈએ ને, જોર જોઈએ, એટલે કાઢવાનું નથી એ બુદ્ધિ.